શ્રીમદ્ ભાગવત સાતમો સ્કંધ પાંચમો અધ્યાય હિરણ્યકશ્યપુ દ્વારા પ્રહલાદજીના વધનો પ્રયત્ન. નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, દૈત્યોએ ભગવાન શુક્રાચાર્યજીને પોતાના પુરોહિત બનાવ્યા હતા. તેમને બે પુત્રો હતા, શંડ અને અમરક. તે બંને રાજમહેલની પાસે જ રહીને હિરણ્યકશ્યપુએ મોકલેલા નીતિ નિપુણ બાળક પ્રહલાદને અને અન્ય દૈત્ય બાળકોને રાજનીતિ, અર્થનીતિ વગેરે ભણાવતા હતા. પ્રહલાદજીએ ગુરુજીએ ભણાવેલો પાઠ સાંભળી લેતા હતા અને તેને જેમનો તેમ યથાવત તેમને કહી સંભળાવતા હતા. પરંતુ તેમને સારો લાગતો ન હતો, કારણ કે તે પાઠમાં મૂળ આગ્રહ હતો અસત વસ્તુનો. હે યુધિષ્ઠિર, એક દિવસ હિરણ્યકશ્યપુએ પોતાના પુત્ર પ્રહલાદને અત્યંત પ્રેમપૂર્વક ખોળામાં બેસાડીને પૂછ્યું, બેટા બતાવ તો ખરો, તને કઈ વાત સારી લાગે છે? પ્રહલાદજીએ કહ્યું, હે પિતાજી, સંસારી જીવો હું અને મારોનો મિથ્યા આગ્રહ સેવીને હંમેશા અત્યંત ઉદ્વિગ્ન રહે છે. આવા પ્રાણીઓ માટે હું એ જ યોગ્ય સમજું છું કે તેઓ આત્માનું પતન કરનારા ઘાસથી ઢંકાયેલા અંધારા કૂવા જેવા પોતાના ઘરને છોડીને વનમાં ચાલ્યા જાય અને ભગવાન શ્રી હરિનું શરણ ગ્રહણ કરી લે. નારદજી કહે છે, પ્રહલાદજીના મુખેથી શત્રુપક્ષની પ્રશંસાપૂર્ણ વાત સાંભળીને હિરણ્યકશ્યપુએ અટહાસ્ય કર્યું. તેણે કહ્યું, બીજાઓના બહેકાવવાથી બાળકોની બુદ્ધિ આ જ રીતે બગડી જાય છે. લાગે છે કે ગુરુજીના ઘરમાં વિષ્ણુના પક્ષપાતી થોડા બ્રાહ્મણો વેશ બદલીને રહે છે. હવેથી બાળકની સારી રીતે સંભાળ રાખવામાં આવે કે જેથી આની બુદ્ધિ બહેકી ન જાય. દૈત્યોએ પ્રહલાદજીને જ્યારે ગુરુજીના ઘરે મોકલી દીધા ત્યારે પુરોહિતોએ તેમની પ્રશંસા કરીને સમજાવીને મધુર વાણીમાં પૂછ્યું, બેટા પ્રહલાદ, તારું કલ્યાણ થાઓ, સાચે સાચું કહેજે, જૂઠું ન બોલતો, તારી આ બુદ્ધિ વિપરીત કેમ થઈ ગઈ? બીજા કોઈ બાળકની બુદ્ધિ તો આવી નથી થઈ. કુલનંદન પ્રહલાદ, કહે તો ખરો, અમે તારા ગુરુજનો એ જાણવા ઈચ્છીએ છીએ કે તારી બુદ્ધિ જાતે જ આવી થઈ ગઈ છે કે પછી કોઈએ ખરેખર તને બહેકાવ્યો છે? પ્રહલાદજીએ કહ્યું, આ મારું છે અને આ પારકું એવું મિથ્યા આગ્રહ ભગવાનની માયાથી જ લોકોમાં જોવા મળે છે. તે માયાપતિ ભગવાનને હું નમસ્કાર કરું છું. તે ભગવાન જ્યારે કૃપા કરે છે ત્યારે મનુષ્યોની પશુબુદ્ધિનો નાશ થઈ જાય છે. આ પશુબુદ્ધિને કારણે જ તો હું આ છું અને પેલું મારાથી ભિન્ન છે, એવા પ્રકારનો મિથ્યા ભેદભાવ પેદા થાય છે. પરમાત્મા જ સર્વનો આત્મા છે, તેમને અજ્ઞાની જનો જાણતા નથી. તેથી આ મારું અને આ પારકું એવો ભેદભાવ રાખીને વર્ણન કરે છે, કારણ કે તેમના માટે તે પરમાત્માના તત્વને જાણવું ઘણું જ મુશ્કેલ છે. અને બ્રહ્મા વગેરે મોટા મોટા વેદ વેતાઓ પણ એ વિશે મોહિત થઈ જાય છે. બસ તે જ પરમાત્મા તમારા શબ્દોમાં મારી બુદ્ધિ બગાડી રહ્યા છે. હે ગુરુજી, જેમ ચુંબકની પાસે લોઢું પોતે જ ખેંચાઈ આવે છે, તેવી જ રીતે ચક્રપાણી ભગવાનની સ્વચ્છંદ ઈચ્છા શક્તિથી મારું ચિત્ત પણ સંસારથી અલગ થઈને તેમની તરફ આપમેળે જ ખેંચાઈ જાય છે. नारद जी कहे छे। परम ज्ञानी प्रहलाद जी पोताना गुरु जी ने आटलू कही ने चुप थई गया। बिचारा पुरोहित राजाना सेवक हता, पराधीन हता, तेओ गभराई गया। तेमने क्रोध थी प्रहलाद जी ने धमकावी नाख्या ने कह्यू, अरे कोई मारी सोटी तो लाओ, अमारी कीर्ति में कलंक लगाड़ी रह्यो छे। आ दृष्ट बुद्धि कुलांगार ने सरखो करवो करवा माटे चौथो उपाय दंड ज बराबर रहेशे। दैत्योना वंशना चंदनवन में कांटाड़ो बावल क्यांथी पैदा थयो? जे विष्णु आ वनना मूल कापवामां कुहाड़ीनुं काम करे छे, नादान बाळक तेमनो ज हाथो बनी रह्यो छे। आ प्रमाणे गुरुजीए विविध रीते डरावी धमकावीने प्रहलादजीने अर्थ धर्म तथा काम संबंधी उपदेश आप्यो। थोड़ा समय पछी ज्यारे गुरुजीए जोयुं के प्रहलादजीए साम दाम भेद अने दंड विशेनी बधी वातो जाणी लीधी छे, त्यारे तेओ तेमनी माता पासे लई गया। માતાએ ઘણા વહાલથી તેમને નવડાવી ધોડાવીને સારી રીતે કપડાં ઘરેણાંથી સજાવી દીધા। ત્યાર પછી તેઓ તેમને હિરણ્યકશિપુ પાસે લઈ ગયા। પ્રહલાદજી પોતાના પિતાના ચરણોમાં પડ્યા, હિરણ્યકશિપુએ તેમને આશીર્વાદ આપ્યા અને બંને હાથોથી ઊંચકી લઈને ઘણીવાર સુધી ગળે લગાડી રાખ્યા। તે સમયે દૈત્યરાજનું હૃદય આનંદથી ઉભરાઈ રહ્યું હતું। હે યુધિષ્ઠિર, હિરણ્યકશિપુએ પ્રસન્ન વદન પ્રહલાદજીને પોતાના ખોળામાં બેસાડીને તેમનું માથું સૂંઘ્યું, તેની આંખોમાંથી પ્રેમના આંસુ વહીને પ્રહલાદજીના શરીરને ભીંજવવા લાગ્યા। તેણે પોતાના પુત્રને કહ્યું, હિરણ્યકશિપુએ કહ્યું, બેટા પ્રહલાદ, આટલા સમયમાં તે ગુરુજી પાસેથી જે શિક્ષણ મેળવ્યું છે તેમાંની કંઈક ઉત્તમ વાત હે આયુષ્યમાન તું કહી બતાવ। પ્રહલાદજીએ કહ્યું, હે પિતાજી, ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિના 9 પ્રકાર છે। ભગવાનના ગુણ લીલા નામ વગેરેનું શ્રવણ, તેમનું કીર્તન, તેમના રૂપ નામ વગેરેનું સ્મરણ, તેમના ચરણોની સેવા, પૂજા અર્ચના, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન। જો ભગવાન પ્રત્યે સમર્પણ ભાવે આ 9 પ્રકારની ભક્તિ કરવામાં આવે તો તેને હું ઉત્તમ અધ્યયન સમજું છું। પ્રહલાદજીના વચનો સાંભળીને ક્રોધને લીધે હિરણ્યકશિપુના હોઠ ધ્રુજવા લાગ્યા। તેણે ગુરુપુત્રને કહ્યું, અરે અધમ બ્રાહ્મણ, આ તે શું કર્યું? અરે દુર્બુદ્ધિ, તે મારો અનાદર કરીને આ બાળકને કેવું સાર વિનાનું શિક્ષણ આપ્યું! ચોક્કસ તું અમારા શત્રુનો પક્ષપાતી છે। સંસારમાં એવા દુષ્ટોની કમી નથી કે જેઓ મિત્રતાના વેશમાં છાનામુના શત્રુનું કામ કરે છે, પરંતુ છેવટે તેમની પોલ બરાબર એવી રીતે ખુલી જાય છે કે જેમ છુપાઈને પાપ કરનારાઓનું પાપ સમય આવી રોગરૂપે પ્રગટીને તેની પોલ ખોલી નાખે છે। ગુરુપુત્રે કહ્યું, હે ઇન્દ્રશત્રુ, તમારો પુત્ર જે કંઈ બોલી રહ્યો છે તે મારા કે અન્ય કોઈના બહેકાવવાથી નથી બોલતો, પણ હે રાજન, આ તો તેની જન્મજાત સ્વાભાવિક બુદ્ધિ છે। તમે ક્રોધ છોડી દો, નકામો અમને દોષ ના આપો। નારદજીએ કહ્યું, જ્યારે ગુરુજી આવો જવાબ આપ્યો ત્યારે હિરણ્યકશિપુએ ફરી પ્રહલાદજીને પૂછ્યું, અરે આવી અહિત કરનારી મિથ્યા અસત બુદ્ધિ તને જો ગુરુમુખેથી નથી મળી તો ક્યાંથી મળી? પ્રહલાદજીએ કહ્યું, પિતાજી, સંસારી લોકો તો દળેલું ફરી દળે છે, ચાવેલું ફરી ચાવે છે. તેમની ઇન્દ્રિયો વશમાં નહીં હોવાને કારણે તેઓ ભોગવેલા વિષય ભોગોને ફરી ફરી ભોગવવા માટે સંસારરૂપી ઘોર નરક બની જઈ રહ્યા છે. આવા ઘર ગૃહસ્થિમાં આસક્ત મનુષ્યની બુદ્ધિ આપમેળે કોઈના શીખવવાથી અથવા પોતાના જેવા જ લોકોનો સંગને લીધે ભગવાન શ્રીકૃષ્ણમાં જોડાતી નથી. તેઓ ઇન્દ્રિયોથી દેખાતા બાહ્ય વિષયોને પરમ ઇષ્ટ સમજીને મૂર્ખતાને લીધે આંધળાઓની પાછળ ચાલતા આંધળાઓની જેમ ખાડામાં પડવા જઈ રહ્યા છે. અને વેદવાણીરૂપી દોરડાના કામ્ય કર્મોના દીર્ઘ બંધનમાં બંધાયેલા છે. તેમને એ વાતની ખબર જ નથી કે આપણો પોતાનો સ્વાર્થ અને પરમાર્થ ભગવાન શ્રી વિષ્ણુ જ છે, અને તેમને પ્રાપ્ત કરી લેવાથી આપણને બધા પુરુષાર્થોની પ્રાપ્તિ થઈ શકે છે. જેમની બુદ્ધિ ભગવાનના ચરણ કમળોનો સ્પર્શ કરી લે છે તેમના જન્મ મરણરૂપ અનર્થનો સર્વથા નાશ થઈ જાય છે. પરંતુ જેઓ અકિંચન ભગવત પ્રેમી મહાત્માઓની ચરણરજમાં સ્નાન કરી લેતા નથી, તેમની બુદ્ધિ કામ્ય કર્મોનું સંપૂર્ણ સેવન કરવા છતાં પણ ભગવાનના ચરણોનો સ્પર્શ કરવા પામતી નથી. આટલું કહીને પ્રહલાદજી ચૂપ થઈ ગયા. ક્રોધના આવેશથી આંધળા થયેલા હિરણ્યકશ્યપુએ તેમને પોતાના ખોળામાંથી ઉંચકીને જમીન પર ફેંકી દીધા. તે પ્રહલાદજીનું કહેવું સહી શક્યો નહીં. રોષને લીધે તેની આંખો લાલ થઈ ગઈ અને તે બોલ્યો, દૈત્યો આને અહીંથી બહાર લઈ જાઓ અને તરત જ મારી નાખો. આ મારી નાખવાને જ લાયક છે. જુઓ તો ખરા, જેણે આના કાકા હિરણાક્ષને મારી નાખ્યો તે જ વિષ્ણુના ચરણોની પૂજા અધમ પોતાના સુહૃદ સ્વજનોને છોડીને દાસની જેમ કરે છે. સંભવ છે કે મારા ભાઈને મારનારો વિષ્ણુ જ પુત્રના રૂપે આવ્યો છે. આ હવે વિશ્વાસપાત્ર નથી. 5 વર્ષની અવસ્થામાં જેણે દુસ્ત્યજ્ય એવા પોતાના માતા પિતાના વાત્સલ્ય પ્રેમને ભૂલાવી દીધો તે કૃતજ્ઞ ભલા વિષ્ણુનું શું હિત કરશે? કોઈ બીજું પણ જો ઔષધની જેમ ભલાઈ કરે તો તે એક રીતે પુત્ર જ છે, પરંતુ જો પોતાનો પુત્ર જ અહિત કરવા માંડે તો તે રોગના જેવો શત્રુ છે. પોતાના જ શરીરના કોઈ અંગથી જો સમગ્ર શરીરને હાનિ થતી હોય તો તેને કાપી નાખવું જોઈએ, કારણ કે તેને કાપી નાખવાથી બાકીનું શરીર સુખેથી જીવી શકે છે. આ સ્વજનોનો સ્વાંગ રચીને મારો કોઈ શત્રુ જ આવ્યો છે. જેમ યોગીની ભોગ લોલુપ ઇન્દ્રિયો તેનું અનિષ્ટ કરે છે, તેવી જ રીતે આ મારું અહિત કરનારો છે. તો ખાતા સૂતા બેસતા ગમે તે સમયે તેને કોઈ પણ ઉપાયથી મારી નાખો. જ્યારે હિરણ્યકશ્યપુએ દૈત્યોને આ પ્રમાણે આદેશ કર્યો ત્યારે તે તીક્ષ્ણ દાંતવાળા વિકરાળ મોઢાવાળા લાલ લાલ દાઢી મૂછ અને વાળવાળા દૈત્યો હાથમાં ત્રિશૂળ લઈને મારો કાપો એમ જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. પ્રહલાદજી તો ચૂપચાપ બેઠેલા હતા અને દૈત્યો તેમના બધા મર્મસ્થાનો પર શૂળથી ઘા કરતા હતા. તે સમયે પ્રહલાદજીનું ચિત્ત પરમાત્મામાં જોડાયેલું હતું. કે જેવું મન વાણી થકી અગોચર સર્વ આત્મા સમસ્ત શક્તિઓના આધાર અને પરબ્રહ્મ છે, તેથી તે દૈત્યોના તમામ પ્રહારો બરાબર એવી જ રીતે નિષ્ફળ ગયા કે જેમ ભાગ્ય વેહુણાના મોટા મોટા પ્રયાસ વ્યર્થ થઈ જાય છે. હે યુધિષ્ઠિર, જ્યારે સોળોના પ્રહારોથી પ્રહલાદના શરીરને કશી અસર થઈ નહીં ત્યારે હિરણ્યકશ્યપુને ભારે શંકા ગઈ. પછી તો તેણે પ્રહલાદજીને મારી નાખવા માટે હઠપૂર્વક જાત જાતના ઉપાય કર્યા. તેણે તેમના મોટા મોટા માતેલા હાથીઓ નીચે કચડાવ્યા, ઝેરી સાપોના દંશ દેવડાવ્યા, પુરોહિતો પાસે કૃત્યા રાક્ષસી પેદા કરાવી, પર્વતની ટોચ પરથી નીચે ગબડાવ્યા, સમરાસુર પાસે અનેક પ્રકારની માયાના પ્રયોગ કરાવ્યા, અંધારી કોટડીમાં પૂરી રખાવ્યા, ઝેર પીવડાવ્યું અને ખાવાનું બંધ કરાવી દીધું. વારંવાર ઠંડી હિમ જગ્યામાં, ભભૂકતી આગમાં અને ઊંડા સમુદ્રમાં નાખીને ઉપરથી પર્વત નીચે દબાવી દીધા, પરંતુ એમાંનો કોઈ પણ ઉપાય તે નિષ્પાપ પ્રહલાદજીને કશી હાનિ પહોંચાડી શક્યો નહીં. જ્યારે પોતાની લાચારી જોઈને હિરણ્યકશ્યપુ ચિંતાતુર થયો, તેને પ્રહલાદજીને મારી નાખવાનો અન્ય કોઈ ઉપાય હવે સૂઝતો ન હતો. તેણે વિચાર્યું, આને મેં ઘણું બધું ખરું ખોટું કહ્યું અને મારી નાખવા ઘણા બધા ઉપાય પણ કર્યા, પરંતુ આ મારો દ્રોહ અને દુષ્ટ વ્યવહારોથી કોઈની મદદ વિના પોતાના જ પ્રભાવને લીધે બચતો રહ્યો. આ છે તો બાળક, પણ સમજદાર છે અને મારી પાસે નિશંક ભાવે જ રહે છે જે હોય તે. પણ આનામાં કશુંક સામર્થ્ય જરૂર છે, જેમ સુનશેપ અજીગર્તનો વચેટ પુત્ર હતો. પિતાએ તેને વરુણના યજ્ઞમાં બલિ આપવા માટે હરિશ્ચંદ્રના પુત્ર રોહિતાશ્વને વેચી દીધો હતો. ત્યારે તેના મામા વિશ્વામિત્રજીએ તેનું રક્ષણ કર્યું અને તે પોતાના પિતાનો વિરોધી થઈને તેમના વિપક્ષી વિશ્વામિત્રજીના જ ગોત્રનું થઈ ગયું. આ કથા આગળ ઉપર 9મા સ્કંદના 7મા અધ્યાયમાં જોવા મળશે, 7મા અધ્યાયમાં આવશે. જેમ શૂનશેપ પોતાના પિતાના દુષ્કૃત્યને લીધે તેનો વિરોધી થઈ ગયો હતો, તેવી જ રીતે આ પણ મારા અપકૃત્યોને ભૂલશે નહીં. નથી તો આ કોઈનાથી બીતો અને નથી તો તેનું મોત થયું. આનું બળ થાગ છે. મને લાગે છે કે આનો દ્રોહ વિરોધ કરવાથી ક્યાંક મારું મૃત્યુ ન થઈ જાય. આ પ્રમાણે વિચાર કરતા તે ઉદાસ થઈ ગયો. શુક્રાચાર્યના પુત્રો શંડ અને અમરકે જ્યારે જોયું કે હિરણ્યકશ્યપુ મોં નીચું કરીને બેઠા છે, ત્યારે તેમણે એકાંતમાં લઈ જઈને આ વાત કહી, હે સ્વામી, તમે એકલાએ જ ત્રણેય લોકને જીતી લીધા છે. તમારા દ્વારા ભવા ત્રાસા કરવા માત્રથી જ બધા લોકપાલો કંપી ઉઠે છે. અમારી દ્રષ્ટિએ તો તમારે માટે ચિંતાની કોઈ વાત નથી. અરે બાળકોમાં ન ગુણબુદ્ધિ હોય છે કે ન દોષ બુદ્ધિ, કે ન ગુણબુદ્ધિ કે ન દોષ બુદ્ધિ, આ તો બાળકોનો ખેલ છે. તેમાં તમારે આટલું વિચારવાની ક્યાં જરૂર છે? અમારા પિતા શુક્રાચાર્યજી જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી આ ડરી જઈને નાસી ન જાય એ માટે આને વરુણના પાસથી બાંધી રાખો. મોટે ભાગે એવું થાય છે કે અવસ્થાની સાથે જ તથા ગુરુજનોની સેવા કરવાથી બુદ્ધિ સુધરી જાય છે. હિરણ્યકશ્યપુએ ભલે એમ કહીને ગુરુપુત્રોની સલાહ સ્વીકારી લીધી અને કહ્યું કે આને તે ધર્મોનો ઉપદેશ કરવો જોઈએ કે જેમનું પાલન ગૃહસ્થી રાજાઓ કરતા રહેતા હોય છે. હે રાજન, ત્યારબાદ પુરોહિત પ્રહલાદજીને લઈને પાઠશાળામાં ગયા અને તેમને ક્રમશઃ ધર્મ, અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થોનું શિક્ષણ આપવા લાગ્યા. પ્રહલાદજી ત્યાં અત્યંત નમ્ર સેવકની જેમ રહેતા હતા. જોકે ગુરુઓનું તે શિક્ષણ પ્રહલાદજીને સારું લાગ્યું નહીં, કારણ કે ગુરુજી તેમને માત્ર અર્થ, ધર્મ અને કામનું જ શિક્ષણ આપતા હતા. આ શિક્ષણ તો માત્ર તે લોકો માટે જ છે કે જેઓ રાગ દ્વેષ વગેરે દ્વંદ્વમાં અને વિષય ભોગોમાં રસ લઈ રહ્યા હોય છે. એક દિવસ ગુરુજી ગૃહસ્થીના કામે ક્યાંક બહાર ગયા હતા. રજા મળી જવાને કારણે સમવયસ્ક બાળકોએ પ્રહલાદજીને રમવા માટે બોલાવ્યા. પ્રહલાદજી પરમ જ્ઞાની હતા. બાળકોનો પ્રેમ જોઈને તેમણે ઘણી મધુર વાણીથી પોકારીને પોતાની પાસે બોલાવી લીધા. તેમનાથી તેમની જન્મ મરણની ગતિ પણ અજાણી ન હતી. તેમના પર કૃપા કરીને જાણે હસી રહ્યા હોય તેમ તેમને ઉપદેશ કરવા લાગ્યા. હે યુધિષ્ઠિર, તે બધા હજી તો બાળક જ હતા, તેથી રાગ દ્વેષ પરાયણ વિષય ભોગી પુરુષોના ઉપદેશોથી અને કાર્યોથી તેમની બુદ્ધિ હજી દૂષિત થઈ ન હતી. આને લીધે અને પ્રહલાદજી પ્રત્યે આદરભાવ હોવાને લીધે તે બધાએ રમવાની પોતાની બધી વસ્તુઓ છોડી દીધી તથા પ્રહલાદજી પાસે જઈને તેમની ચારે બાજુએ બેસી ગયા અને તેમના ઉપદેશમાં મન પરોવીને પ્રેમપૂર્વક તેમની તરફ અનિમેષ જોતા રહ્યા. ભગવાનના પરમ પ્રેમી ભક્ત પ્રહલાદજીનું હૃદય તેમના પ્રત્યે કરુણા અને મૈત્રીના ભાવથી ભરાઈ ગયું અને તેઓ તેમને કહેવા લાગ્યા. સાતમા સ્કંદ અંતર્ગત પ્રહલાદ ચરિત્રમાંનો પાંચમો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.